श्री नारद पुराण पूर्व भाग भाग एक अध्याय 30। पापी जीवोनो स्थावर वगैरह योनियों में जन्म लेने दुख भोगवानी अवस्थानु वर्णन श्री सनक जी कहे छे। आ प्रमाणे कर्मपास में बंधायेला जीव स्वर्ग वगैरह पुण्य स्थानों में कर्मों फल भोगवीने तथा नरक यातनाओं में पापों अत्यंत दुखमय फल भोगवीने क्षीण थयेला कर्मों अवशेष भाग थी आलोक में आवीने स्थावर वगैरह योनियो में जन्म ले छे। वृक्ष गुल्म एटले झाड़ी वेल अने पर्वत तथा घास आ स्थावर ना नाम थी विख्यात छे। स्थावर जीव महामोह थी आच्छन्न आवृत होय छे। स्थावर योनियो में एमनी स्थिति आ प्रमाणे होय छे। प्रथम तेमने बीज रूपे पृथ्वी में वाववामां आवे छे। पछी पाणी सींचवाथी मूल भाव ने प्राप्त थाय छे। તે મૂળથી અંકુર ઉત્પન્ન થાય છે। અંકુરથી પાંદડા થડ અને પાતળી ડાળીઓ પ્રગટ થાય છે। તે ડાળીઓથી કળીઓ અને કળીઓથી ફૂલ પ્રગટ થાય છે। તે ફૂલોથી જ તે વૃક્ષ ફળવાન થાય છે। સ્થાવર વનિયોમાં સ્થાવર યોનિમાં જે મોટા મોટા વૃક્ષ થાય છે તે પણ દીર્ઘકાળ સુધી કાપવા દાવાનળમાં બળવા તથા ઠંડી ગરમી રૂપી મહાન દુઃખનો અનુભવ કરીને મરી જાય છે। ત્યાર પછી તે જીવ કીટ વગેરે યોનિઓમાં ઉત્પન્ન થઈને સદા અતિશય દુઃખ ઉઠાવતા રહે છે। પોતાનાથી બળવાન પ્રાણીઓ દ્વારા પીડા પ્રાપ્ત થતાં તેનું નિવારણ કરવા અસમર્થ હોય છે। ઠંડી અને વાયુ વગેરેના ભારે દુઃખો ભોગવે છે અને નિત્ય ભૂખથી પીડિત થઈને મળમૂત્ર વગેરેમાં વિચરતા રહીને દુઃખ પર દુઃખ ઉઠાવતા રહે છે। ત્યાર પછી આ જ ક્રમથી પશુયોનીમાં આવીને પોતાનાથી બળવાન પશુઓની કનડગતથી ભયભીત રહીને તે જીવો અકારણ પણ ભારે ઉદ્વેગથી કષ્ટ પામે છે। તેમને હવા પાણી વગેરેનું મહાન કષ્ટ સહેવું પડે છે। અંડજ પક્ષીયોનીમાં પણ તે ક્યારેક માત્ર વાયુ પીને રહે છે અને ક્યારેક માંસ તથા અપવિત્ર વસ્તુ ખાય છે। ગ્રામીણ પશુઓની યોનીમાં આવ્યા પછી પણ તેમને કદી અતિભાર ઉઠાવવો દોરડા વગેરેથી બંધાઈને લાકડીઓથી પીટાઈને તથા હળ વગેરે ધારણ કરવાના બધા દુઃખો ભોગવવા પડે છે। આ પ્રમાણે અનેક યોનિમાં ક્રમશઃ ભ્રમણ કરીને તે જીવ મનુષ્ય જન્મ પામે છે। કોઈ પુણ્ય વિશેષના કારણ વિના ક્રમ અનુસાર પણ મનુષ્ય યોનિ પ્રાપ્ત કરી લે છે। મનુષ્ય જન્મ પામીને પણ નીચી જાતિઓમાં નીચ પુરુષોની ચાકરી કરવાવાળા દરિદ્ર અંગહીન તથા અધિક અંગવાળા વગેરે થઈને તેઓ કષ્ટ અને અપમાન ઉઠાવે છે તથા અત્યંત દુઃખપૂર્ણ જ્વર એટલે તાપ ગરમી ઠંડી ગુલ્મરોગ પાદરોગ નેત્રરોગ શિરદર્દ ગર્ભવેદના વગેરે દર્દરૂપી ભારે કષ્ટ ઉઠાવે છે। મનુષ્ય જન્મમાં પણ જ્યારે સ્ત્રી પુરુષ મૈથુન કરે છે તે સમયે વીર્ય નીકળીને જ્યારે ગર્ભાશયમાં પ્રવેશ કરે છે તે જ સમયે જીવ પોતાના કર્મનો વશીભૂત થઈને તે વીર્યની સાથે ગર્ભાશયમાં પ્રવેશીને રજ વીર્યના કલલમાં સ્થિર થાય છે। તે વીર્ય જીવના પ્રવેશ કર્યાના 5 દિવસ બાદ કલલ રૂપે પરિણીત થાય છે। પછી 15 દિવસ પછી તે કલલ એટલે માંસપિંડ જેવી સ્થિતિ ભાગને પ્રાપ્ત થઈને 1 મહિનામાં પ્રાદેશ એટલે વેંત જેટલો મોટો થાય છે। પ્રાદેશ એટલે વેંત કહેતા અંગૂઠાના ટેરવાથી લઈને તર્જનીના ટેરવા સુધીની લંબાઈને પ્રાદેશ કહે છે। ત્યારથી લઈને પૂર્ણ ચેતનાનો અભાવ હોવા છતાં પણ માતાના ઉદરમાં અસહ્ય તાપ અને ક્લેશ હોવાથી તે એક સ્થાન પર સ્થિર ન રહી શકવાના કારણે વાયુની પ્રેરણાથી આમ તેમ ભ્રમણ કરે છે। પછી 2જો મહિનો પૂરો થયા પછી તે મનુષ્ય જેવો આકાર પ્રાપ્ત કરે છે। 3જો મહિનો પૂરો થતાં તેના હાથ પગ વગેરે અવયવો પેદા થાય છે અને 4 મહિના વીતી ગયા પછી તેના બધા અવયવોની સંધિના ભેદ જ્ઞાન થવા માંડે છે। 5 મહિને આંગળીઓના નખ પ્રગટ થાય છે। 6 મહિના પૂરા થતાં નખોની સંધિ સ્પષ્ટ થઈ જાય છે। તેની નાભીમાં જે નાળ હોય છે તેના દ્વારા અન્નનો રસ પ્રાપ્ત કરીને તે પુષ્ટ થાય છે। તેના બધા અંગો મળમૂત્ર વગેરેથી ભીના રહે છે। ઓરમાં તેનું શરીર બંધાયેલું રહે છે અને તે માતાના રક્ત હાડકાં કીડા વસ્સા મજ્જા વાયુ સ્નાયુ અને કેસ વગેરેથી દૂષિત તથા દૃઢિત શરીરમાં નિવાસ કરે છે। માતાના ખાધેલા કડવા ખાટા મીઠાવાળા તથા વધારે ગરમ ભોજનથી તે અત્યંત દગ્ધ થતો રહે છે। આવી દુર્વસ્થામાં પોતાને જોઈને તે દેહધારી જીવ પૂર્વજન્મોની સ્મૃતિના પ્રભાવથી પહેલાંના અનુભવેલા નરકના દુઃખોને પણ સ્મરણ કરીને અને આંતરિક દુઃખથી વધારે ને વધારે બળવા લાગે છે। અહો, હું મહાન પાપી છું, કામથી અંધ થઈને પરાઈ સ્ત્રીઓને હરીને તેમની સાથે સંભોગ કરીને મેં મોટા મોટા પાપ કર્યા છે. તે પાપોથી હું એકલો જ આવા નરકોનું દુઃખ ભોગવું છું. પછી સ્થાવર વગેરે યોનિમાં મહાન દુઃખ ભોગવીને હવે માનવ યોનિમાં આવ્યો છું. આંતરિક દુઃખ તથા બહારના સંતાપથી બળી રહ્યો છું. અહો, દેહધારીને કેટલું દુઃખ ઉઠાવવું પડે છે. શરીર પાપથી જ ઉત્પન્ન થાય છે, તેથી પાપ કરવું ન જોઈએ. મેં પરિવાર, મિત્ર અને સ્ત્રીને માટે બીજાઓનું ધન ચોર્યું છે. તેના પાપથી આજે ગર્ભમાં બંધાયેલો છું. પૂર્વ જન્મમાં બીજાનું ધન જોઈ ઈર્ષાવશ બળિયા કરતો હતો. પૂર્વજન્મમાં બીજાનું ધન જોઈને, એટલે કે જોઈએ એટલે કે જોઈને ઈર્ષાવશ બળિયા કરતો હતો, તેથી હું પાપી જીવ આજે પણ ગર્ભના અગ્નિથી નિરંતર દગ્ધ થઈ રહ્યો છું. મન, વાણી અને શરીરથી મેં બીજાઓને બહુ પીડા આપી હતી. તે પાપથી આજે હું એકલો જ દુઃખી થઈને બળી રહ્યો છું. આ પ્રમાણે તે ગર્ભસ્થ જીવ નાના પ્રકારના વિલાપ કરીને સ્વયં જ પોતાને આ પ્રમાણે આશ્વાસન આપે છે. હવે હું જન્મ લીધા પછી સત્સંગ તથા ભગવાન વિષ્ણુની કથાનું શ્રવણ કરીને વિશુદ્ધ ચિત્તે સત્કર્મોનું અનુષ્ઠાન કરીશ અને સંપૂર્ણ જગતના અંતરાત્મા તથા પોતાની શક્તિના પ્રભાવથી અખિલ વિશ્વનું સર્જન કરનાર સત્ય જ્ઞાન આનંદ સ્વરૂપ લક્ષ્મીપતિ ભગવાન નારાયણના તે યુગલ ચરણાર બિંદુનું ભક્તિપૂર્વક પૂજન કરીશ, જેમની સમસ્ત દેવતા અસુર યજ્ઞ યશુર યજ્ઞ યક્ષમાનું ગંધર્વ રાક્ષસ નાગ મુનિ તથા કિન્નર સમુદાય આરાધના કરતા રહે છે. ભગવાનના બે ચરણ દુસ્સહ સંસાર બંધનનું છેદન કરવામાં હેતુ છે. વેદોના રહસ્યભૂત ઉપનિષદો દ્વારા તેમના મહિમાનું સ્પષ્ટ જ્ઞાન થાય છે. તેઓ જ સંપૂર્ણ જગતના આશ્રય છે. હું તે જ ભગવત ચરણા અરવિંદોને પોતાના હૃદયમાં રાખીને અત્યંત દુઃખથી ભરેલા સંસારને ઓળંગી જઈશ. આ પ્રમાણે તે મનમાં ભાવના કરે છે. હે નારદજી, જ્યારે માતાના પ્રસવનો સમય આવે છે તે સમયે તે ગર્ભસ્થ જીવ વાયુથી અત્યંત પીડિત થઈને માતાને પણ દુઃખ આપતો રહીને કર્મપાશથી બંધાઈને જબરજસ્તી યોનિ માર્ગથી નીકળે છે ત્યારે સંપૂર્ણ નરક યાતનાઓના ભોગ તેને એક સાથે ભોગવવા પડે છે. બહારના વાયુનો સ્પર્શ થતાં જ તેની સ્મરણ શક્તિ નષ્ટ થઈ જાય છે. પછી તે જીવ બાલ્યાવસ્થાને પ્રાપ્ત થાય છે ત્યારે પણ પોતાના મળમૂત્રમાં તેનું શરીર લદબદ રહે છે. આધ્યાત્મિક વગેરે ત્રિવિધ દુઃખોથી પીડિત થઈને પણ તે કશું કહી શકતો નથી. તે રડે છે ત્યારે લોકો એવું સમજે છે કે આ ભૂખ તરસના કારણે રડી રહ્યો છે. એને દૂધ વગેરે આપવું જોઈએ અને આવી માન્યતા અનુસાર તે લોકો પ્રયત્ન કરે છે. આ પ્રમાણે તે અનેક પ્રકારના શારીરિક કષ્ટ ભોગોનો અનુભવ કરે છે. મચ્છરો માકડ કરડવાથી તે તેમને હટાવવામાં અસમર્થ હોય છે. શિશુથી બાલ્યાવસ્થામાં પહોંચીને ત્યાં માતા પિતા અને ગુરુ દ્વારા ઠપકો અને માર ખાય છે. તે ઘણા નિરર્થક કાર્યોમાં લાગ્યો રહે છે. તે કાર્ય સફળ ન થતાં તેને માનસિક કષ્ટ થાય છે. આ પ્રમાણે બાલ્ય જીવનમાં અનેક પ્રકારના કષ્ટોનો અનુભવ કરે છે. ત્યાર પછી તરુણાવસ્થામાં આવે ત્યારે જીવન ધનોપાર્જન કરવા લાગે છે. ત્યારે જીવન ધન ઉપાર્જન કરવા લાગે છે. તે ધન નષ્ટ કે ખર્ચ થઈ જતા અત્યંત દુઃખી થાય છે. માયાથી મોહિત રહે છે. તેનું અંતઃકરણ કામ ક્રોધથી દૂષિત થઈ જાય છે. તે સદા બીજાના ગુણોમાં પણ દોષ જોયા કરે છે. પરાયું ધન અને પરાયી સ્ત્રીને હડપ કરવાના પ્રયત્નમાં લાગ્યા રહે છે. પુત્ર, મિત્ર અને સ્ત્રી વગેરેના ભરણ પોષણ માટે કેવો ઉદ્યમ કરવામાં આવે? હવે આ મોટા કુટુંબનો નિર્વાહ કઈ રીતે થશે? મારી પાસે ધન નથી તેથી વેપાર થઈ શકે એમ નથી. આ બાજુ વરસાદ પણ થતો નથી તેથી ખેતીમાં પણ શું આશા રાખી શકાય? મારી ઘરવાળીના બાળકો હજી બહુ નાના છે તેથી તેમની કામકાજમાં કોઈ મદદ મળી શકતી નથી. આ બાજુ હું પણ રોગી થઈ ગયો અને નિર્ધન જ રહી ગયો. મેં વિચારપૂર્વક કાર્ય ન કરવાથી ખેતીવાડી નષ્ટ થઈ ગઈ. બાળકો રોજ રડ્યા કરે છે. મારું ઘર જીર્ણ થઈ ગયું. કોઈ જીવન નિર્વાહનું સાધન પણ દેખાતું નથી. રાજ્ય તરફથી પણ અત્યંત દુઃસહ દુઃખ પ્રાપ્ત થઈ રહ્યું છે. શત્રુઓ રોજ મારી પાછળ પડ્યા છે. હું તેમને કઈ રીતે જીતીશ? આ પ્રકારની ચિંતાથી વ્યાકુળ તથા પોતાના દુઃખને દૂર કરવામાં અસમર્થ થઈને તે કહે છે, વિધાતાને ધિક્કાર છે, તેણે મને ભાગ્યહીન અને પેદા કેમ કર્યો. આ પ્રમાણે જીવ જ્યારે વૃદ્ધાવસ્થાને પ્રાપ્ત થાય છે ત્યારે તેની શક્તિ ઘટવા લાગે છે. વાળ સફેદ થઈ જાય છે અને જરાવસ્થાના કારણે પૂરા શરીરમાં કરચલીઓ પડી જાય છે. અનેક પ્રકારના રોગ તેને પીડા આપવા લાગે છે. તેનો એક એક અંગ ધ્રુજે છે, દમ અને ખાંસીથી તે પરેશાન રહે છે, કફથી ગળું ભરાઈ જાય છે. પુત્ર અને પત્ની પણ તેનો તિરસ્કાર કરે છે, હું ક્યારે મરીશ. આ ચિંતાથી તે વ્યાકુળ થઈ જાય છે અને વિચાર કરે છે કે મારા મરી ગયા પછી જો બીજાઓએ મારું ધન પડાવી લીધું તો મારા પરિવારનો જીવન નિર્વાહ કઈ રીતે થશે. આ પ્રમાણે મમતા અને દુઃખમાં ડૂબેલો તે લાંબા શ્વાસ ખેંચે છે અને પોતાના જીવનમાં કરેલા કાર્યોનું વારંવાર સ્મરણ કરે છે તથા ક્ષણે ક્ષણે ભૂલી જાય છે. પછી જ્યારે મૃત્યુકાળ નજીક આવે છે ત્યારે તે રોગથી પીડિત થઈને આંતરિક સંતાપથી વ્યાકુળ થઈ જાય છે. મારું કમાયેલું ધન કોણ ભોગવશે? આ ચિંતામાં તેની આંખોમાં આંસુ ભરાઈ આવે છે, ગળું રૂંધાઈ જાય છે અને એવી સ્થિતિમાં પ્રાણ નીકળી જાય છે. પછી યમદૂતો દ્વારા યાતનાઓ ભોગવતો રહીને તે જીવ પાશમાં બંધાઈને પૂર્વત નરક વગેરેના કષ્ટ ભોગવે છે. જેમ સુવર્ણ વગેરે ધાતુને ત્યાં સુધી અગ્નિમાં તપાવવામાં આવે છે જ્યાં સુધી તેમનો મેલ બળી જતો નથી, એ જ પ્રમાણે બધા જીવધારી કર્મોનો ક્ષય થતાં સુધી અત્યંત કષ્ટ ભોગવે છે. હે દ્વિજશ્રેષ્ઠ, તેથી સંસારરૂપી દાવાનળના તાપથી સંતપ્ત મનુષ્ય પરમ જ્ઞાનનો અભ્યાસ કરે, જ્ઞાનથી તે મોક્ષ પ્રાપ્ત કરી લે છે. જ્ઞાન રહિત મનુષ્યને પશુ કહેવામાં આવે છે. તેથી સંસાર બંધનથી મુક્ત થવા માટે પરમ જ્ઞાનનો અભ્યાસ કરે. તસ્માદ સંસાર દાવા અગ્નિ તાપ અવર તાપ આર્તો દ્વિજશતમ અભ્યસેત તપ તપરમ જ્ઞાનમ જ્ઞાન જ્ઞાનન મોક્ષ વાપનુયાત જ્ઞાન શૂન્ય નરાયેતુ પશવ પરિકીર્તિતાઃ. તસ્માત સંસાર મોક્ષાયમ પરમમ જ્ઞાનમ સંભય સંભ્યસ્યેત. નારદ પુરાણ પૂર્વભાગ ભાગ એક અધ્યાય 32 શ્લોક સંખ્યા 39-40. સર્વકર્મોને સિદ્ધ કરનાર માનવ જન્મને પ્રાપ્ત કરીને પણ જે ભગવાન વિષ્ણુની સેવા કરતો નથી તેનાથી વધીને બીજો મૂર્ખ કોણ હોઈ શકે છે? સંપૂર્ણ મનોવાંછિત ફળોના દાતા જગદીશ ભગવાન હોવા છતાં પણ મનુષ્ય જ્ઞાન રહિત થઈને નરકોમાં જાય છે. આ કેટલા આશ્ચર્યની વાત છે, જેનાથી મળમૂત્રનો સ્ત્રોત વધતો રહે છે. એવા ક્ષણભંગુર શરીરમાં અજ્ઞાની પુરુષ મહામોહથી આવૃત હોવાના કારણે નિત્યતાની ભાવના કરે છે. જે મનુષ્ય રક્તમાંસથી ભરેલા તે દ્રોણા કરવા યોગ્ય શરીરને પ્રાપ્ત કરીને સંસાર બંધનનો નાશ કરવાવાળા ભગવાન વિષ્ણુનું ભજન કરતો નથી તે અત્યંત પાપી છે. હે બ્રહ્મન, મૂર્ખતા કે અજ્ઞાન બહુ કષ્ટદાયક છે, મહાન દુઃખપ્રદ છે. પરંતુ ભગવાનના ભજનમાં લાગી રહેલો ચાંડાળ પણ જ્ઞાન પ્રાપ્ત કરીને બહુ સુખી થઈ જાય છે. મનુષ્ય જન્મ દુર્લભ છે, દેવતા પણ જેના માટે પ્રાર્થના કરે છે તેથી તેને પ્રાપ્ત કરીને વિદ્વાન પુરુષ પરલોક સુધારવાનો યત્ન કરે છે. દુર્લભમ માનુષમ જન્મ પ્રાથિત ત્રેદશેરપી તલલબ્ધવા પરલોકાર્થમ યત્ન કુર્યાદ વિચક્ષણ. નારદ પુરાણ પૂર્વભાગ ભાગ એક અધ્યાય 32 શ્લોક સંખ્યા 47. જે અધ્યાત્મ જ્ઞાનથી સંપન્ન તથા ભગવાનની આરાધનામાં તત્પર રહેવાવાળા છે તેઓ પુનરાવૃત્તિ રહિત પરમધામને પ્રાપ્ત કરી લે છે. જેમનાથી આ સંપૂર્ણ વિશ્વ ઉત્પન્ન થયું છે, જેમનાથી ચેતના પ્રાપ્ત કરે છે અને જેમનામાં આનો લય થાય છે તે ભગવાન વિષ્ણુ જ સંસાર બંધનમાંથી છોડાવનારા છે. જે અનંત પરમેશ્વર નિર્ગુણ હોવા છતાં પણ સગુણ જેવા પ્રતીત થાય છે તે દેવેશ્વર શ્રી હરિની પૂજા અર્ચના કરીને મનુષ્ય સંસાર બંધનથી મુક્ત થઈ જાય છે. અધ્યાય 30 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.